શ્રી બ્રહ્મ પુરાણ અધ્યાય 81 શ્રી કૃષ્ણની સંતતિ અનિરુદ્ધના લગ્નમાં રુક્મિનો વધ ભૌમાસુરનો વધ પારિજાત હરણ તથા ઇન્દ્રનો પરાજય વ્યાસજી કહે છે રુક્મણીએ પ્રદ્યુમન સિવાય ચારુદેશન સુદેશન ચારુદેહ સુષેણ ચારુગુપ્ત ભદ્રચારુ ચારુવિંદ સુચારુ અને બળવાનોમાં શ્રેષ્ઠ ચારુ નામક પુત્ર તથા ચારુમતી નામની કન્યાને જન્મ આપ્યો રુક્મણી સિવાય શ્રીકૃષ્ણની સાત પટરાણીઓ બીજી હતી તેમના નામ છે કાલિંદી મિત્રવિંદા રાજા નગ્નજીતની પુત્રી સત્યા જામવાનની કન્યા ઈચ્છાનુસાર રૂપ ધારણ કરનારી રોહિણી દેવી એટલે કે જામવતી પોતાના શિલથી વિભૂષિત મદ્રરાજ કુમારી ભદ્રા સતરાજીતની પુત્રી સત્યભામા અને મનોહર સ્મિત ધરાવતી લક્ષ્મણા એમના સિવાય શ્રીકૃષ્ણની 16,000 પત્નીઓ બીજી હતી મહાપરાક્રમી પ્રદ્યુમ્ને રુક્મિની સુંદર કન્યાને સ્વયંવરમાં ગ્રહણ કરી તેના ગર્ભથી અનિરુદ્ધ નામનો પુત્ર થયો જે મહાબળી મહાપરાક્રમી યુદ્ધમાં કદી પાછો ન પડનારો બળનો સમુદ્ર તથા શત્રુઓનું દમન કરનારો હતો અનિરુદ્ધનું પણ રુક્મિની પૌત્રીએ વરણ કર્યું જોકે રુક્મિ શ્રીકૃષ્ણ પ્રત્યે દ્વેષ રાખતો હતો છતાં પણ એણે પોતાના દોહિત્ર અનિરુદ્ધ સાથે પૌત્રીના લગ્ન કરાવી દીધા એ લગ્નમાં બલરામ વગેરે યાદવો શ્રીકૃષ્ણની સાથે રુક્મિના ભોજકટ નગરમાં ગયા હતા લગ્ન થઈ ગયા પછી કલિંગરાજ વગેરે રુક્મિને કહ્યું રાજન બલરામ ધૃત ક્રીડા જાણતા નથી તેમ છતાં તેમને ધૃતનું ભારે વ્યસન છે તેથી આજે આપણે તેમને ધૃતમાં હરાવીએ બહુ સારું કહીને રુક્મિએ સભામાં બલરામજીની સાથે ધૃત ક્રીડાનો આરંભ કર્યો પહેલા જ દાવમાં બલરામજી 1,000 સોનામરો હારી ગયા ત્યાર પછી ઘણી વાર હાર્યા એ જોઈને મૂર્ખ કલિંગરાજ દાંત દેખાડતો રહીને બલરામજીનો ઉપહાસ કરવા લાગ્યો મદોન્મંત રુક્મિએ પણ કહ્યું બલભદ્રને ધૃત વિદ્યાનું બિલકુલ જ્ઞાન નથી તેથી વારંવાર હારે છે છતાં એ વ્યર્થ પોતાને ધૃત વિદ્યાના જ્ઞાતા માને છે ત્યારે બલરામે ક્રોધિત થઈને 1 કરોડ સોના મહોરો દાવ પર લગાવી દીધી રુક્મિએ પાછો ફેંક્યો આ વખતે બલભદ્રની જીત થઈ તેમણે ઊંચા અવાજે કહ્યું આ દાવ મેં જીતી લીધો રુક્મિ બોલ્યો અસત્ય કેમ બોલો છો જીત તો મારી થઈ છે તમે આ દાવ વિશે ચર્ચા અવશ્ય કરી હતી પરંતુ મેં એનું અનુમોદન તો કર્યું ન હતું આવી સ્થિતિમાં પણ જો તમારી જીત થઈ છે તો મારી જીત કેમ ન થઈ એ જ સમયે મહાત્મા બલરામજીના ક્રોધને વધારતી આકાશવાણી થઈ જીત તો બલદેવજીની જ થઈ છે રુક્મિ ખોટું બોલે છે મોઢેથી અનુમોદન ન આપવા છતાં પણ જે તેણે દાવનો સ્વીકાર કરીને પાછો ફેંક્યો છે તે કર્મથી તેનું અનુમોદન સિદ્ધ થાય છે આ સાંભળીને બલરામજી ક્રોધથી લાલ આંખો કરીને ઉભા થઈ ગયા તેમણે ધૃતના પાસા વડે જ રુક્મિને મોતને ઘાટ ઉતારી દીધો પછી ધ્રુજી રહેલા કલિંગરાજને પકડીને દબાવ્યો અને જે દાંત દેખાડીને હસતો હતો તે દાંત તોડી નાખ્યા પછી સભાભવનના વિશાળ સ્તંભને ઉપાડીને એનાથી રુક્મિના પક્ષમાં આવેલા બધા રાજાઓનો સંહાર કરી નાખ્યો બલરામજીના ક્રોધિત થતા બધા રાજાઓ હાહાકાર કરતા ભાગી ગયા બલરામજી દ્વારા રુક્મિ મરાઈ ગયો છે એમ સાંભળીને શ્રીકૃષ્ણ ચૂપ રહ્યા રુક્મણી અને બલરામ બંનેના સંકોચથી એ કઈ બોલ્યા નહીં લગ્ન કરાવ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ અનિરુદ્ધ સહિત યાદવોને સાથે લઈને દ્વારકા ચાલ્યા આવ્યા એક દિવસ ત્રિભુવનના સ્વામી ઇન્દ્ર મદોન્મંત એરાવત પર બેસીને દ્વારકામાં શ્રીકૃષ્ણની પાસે આવીને બોલ્યા મધુસૂદન આપ આ સમયે મનુષ્ય રૂપે સ્થિત છો છતાં આપે રક્ષક બનીને દેવતાઓના સગળા દુઃખ દૂર કરી દીધા છે તપસ્વીઓની રક્ષા માટે અરિષ્ટ પ્રલંબ ધેનુ કેશી વગેરે બધા દૈત્યોનો નાશ કર્યો અને કંસ કોલ્યાપીડ બાલઘાતીની પૂતના તથા જેટલા ઉપદ્રવ હતા તે બધાને આપે શાંત કરી દીધા છે આપની ભુજાઓ વડે ત્રણેય લોક સુરક્ષિત હોવાના કારણે દેવતાઓ યજ્ઞમાં અવશ્ય ગ્રહણ કરીને તૃપ્ત થઈ રહ્યા છે. જનાર્દન, અત્યારે હું જે ઉદ્દેશ્યથી આવ્યો છું તેને સાંભળીને તેના પ્રતિકારનો ઉપાય કરો. ભૂમિનો પુત્ર નરકાસુર જે અત્યારે પ્રાગ્ય જ્યોતિષપુરનો સ્વામી છે, સગળા ભૂતોનો વિનાશ કરી રહ્યો છે. જનાર્દન, તેને દેવતાઓ, સિદ્ધો અને રાજાઓની કન્યાઓનું અપહરણ કરીને પોતાના પ્રાસાદમાં કેદ કરી રાખી છે. વરુણનું છત્ર જેમાંથી જળના ટીપા ટપકતા રહે છે પોતાના અધિકારમાં કરી લીધું છે. મંદરાચલના શિખર એવા મણિ પર્વતનું પણ હરણ કરી લીધું છે. એટલું જ નહીં, નરકાસુરે મારી માતા આદિત્યના બંને દિવ્ય કુંડળ પણ જેમાંથી અમૃત ઝરતું રહે છે હરી લીધા છે. હવે તે મારો એરાવત હાથી ઝડપવા માગે છે. ગોવિંદ, તેનો આ દુરાચાર મેં આપને જણાવ્યો, આ માટે તેની સાથે જે પણ કંઈ કરવું જોઈએ તે આપ સ્વયં વિચારી લો. આ સાંભળીને ભગવાન દેવકીનંદન હસીને ઇન્દ્રનો હાથ પકડીને પોતાના સિંહાસન પરથી ઉભા થયા. તેમણે ગરુડનું આહવાન કર્યું. ચિંતન કરતા જ ગરુડ આવી પહોંચ્યા. ભગવાન સત્યભામાને બેસાડીને સ્વયં પણ ગરુડ પર બેઠા અને પ્રાગ જ્યોતિષપુર તરફ ચાલવા લાગ્યા. ઇન્દ્ર પણ દ્વારકાવાસીઓની સામે જેરાવત હાથી પર સવાર થઈને દેવલોકમાં ચાલ્યા ગયા. પ્રાગ જ્યોતિષપુરની ચારે બાજુ 100 યોજન સુધી ભયંકર લોઢાના કાંટાવાળા સળિયા નાખેલા હતા. શત્રુઓની સેનાને રોકવા માટે આ સળિયા નાખેલા હતા. શ્રી હરિએ સુદર્શન ચક્ર દ્વારા તે તાર કાપી નાખ્યા. ત્યારે મૂળ નામના દૈત્યે ઉભા થઈને ભગવાનનો સામનો કર્યો, પરંતુ ભગવાને તેને મારી નાખ્યો. મૂળના 7000 પુત્ર હતા. શ્રીહરિએ ચક્રની ધારરૂપી અગ્નિથી તે બધાને પતંગિયાની જેમ ભસ્મ કરી નાખ્યા. મૂળને મારીને એમણે હયગ્રીવ અને પંચજનને પણ યમલોકમાં મોકલી દીધા તથા બહુ જ ત્વરાથી પ્રાગ જ્યોતિષપુર પર આક્રમણ કર્યું. નરકાસુર બહુ વિશાળ સેના લઈને લડવા આવ્યો. તેની સાથે શ્રીકૃષ્ણનું ભયંકર યુદ્ધ થયું. તેમાં ગોવિંદે હજારો દૈત્યોનો સંહાર કર્યો. ભૂમિપુત્ર નરકાસુર અસ્ત્ર શસ્ત્રોનો મારો ચલાવી રહ્યો હતો. દૈત્ય સુદન શ્રી હરિએ ચક્ર દ્વારા તે અસુરના 2 ટુકડા કરી નાખ્યા. નરકાસુરના મરાઈ ગયા પછી ભૂમિ અદિતિના બંને કુંડળો લઈને ઉપસ્થિત થઈ અને જગદીશ્વર શ્રીકૃષ્ણને આ પ્રમાણે કહ્યું, નાથ, આપે વારાહ રૂપ ધારણ કરીને જે સમયે મને ઉચકી હતી તે સમયે આપનો સ્પર્શ થવાથી મારા ગર્ભથી આ પુત્ર ઉત્પન્ન થયો હતો. તેથી આ પુત્ર આપનો જ આપેલો હતો અને મરાયો પણ આપના જ દ્વારા. આ 2 કુંડળ લઈ લો અને નરકાસુરના પુત્રની રક્ષા કરો. પ્રભુ, મારો પણ ભાર ઉતારવા માટે આપ અંશ સહિત અવતાર ધારણ કરીને આ લોકમાં આવ્યા છો. આપ કરતા વિકર્તા એટલે કે બગાડનારા અને સંહારતા એટલે નાશ કરનારા છો. આપ જ અવિનાશી કારણ છો અને આપ જ જગત સ્વરૂપ છો. અચ્યુત, શું આપની સ્તુતિ કરી શકું? આપ પરમાત્મા, જીવાત્મા અને અવિનાશી ભૂતાત્મા છો, તેથી આપની સ્તુતિ થઈ શકે એમ નથી. પછી શા માટે અસંભવ ચેષ્ટા કરવી? સર્વભૂત આત્મન મારા પર પ્રસન્ન થાઓ. નરકાસુરે જે અપરાધ કર્યો છે એને ક્ષમા કરો. જે આપનો પુત્ર હતો તેથી એને દોષ રહિત કરવા જ આપે એને માર્યો છે. ભૂત ભાવન, ભગવાન શ્રી કૃષ્ણે પૃથ્વીની પ્રાર્થના સાંભળીને તથાસ્તુ કહ્યું. નરકાસુરના પ્રાસાદમાં જે રત્નો હતા તેમને પોતાના અધિકારમાં કરી લીધા. અંતપુરમાં જઈને એમણે 16,100 કન્યાઓ જોઈ. 4 દાંતવાળા, 6,000 હાથી અને કામ્બોજ દેશના 21 લાખ ઘોડા પણ જોયા. શ્રી ગોવિંદે તે કન્યાઓ, હાથીઓ અને ઘોડાઓને દ્વારકાપુરી મોકલી દીધા. વરુણના છત્ર અને મણિ પર્વત પર પણ તેમની દ્રષ્ટિ પડી. તેમણે ભગવાને ગરુડ પર મૂકી દીધા. પછી સત્યભામા સાથે સ્વયં પણ ગરુડ પર બેસીને અદિતિના કુંડળ આપવા માટે સ્વર્ગલોકમાં ગયા. વરુણનું છત્ર, મણિપર્વત અને સત્યભામા સહિત શ્રીકૃષ્ણને લઈને ગરુડજી આનંદપૂર્વક જઈ રહ્યા હતા. સ્વર્ગના દ્વાર પર પહોંચીને શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. શંખનો અવાજ સાંભળીને સૌ દેવતા અર્ધપાત્ર લઈને ભગવાનની સેવામાં ઉપસ્થિત થયા. તેમના સ્વાગતનો સ્વીકાર કરી લીધા પછી શ્રીકૃષ્ણ દેવ માતા અદિતિના ઘરમાં ગયા. ભવ્ય પ્રાસાદ શ્વેત વાદળો જેવો ધવલ અને પર્વતના શિખર જેવડો ઊંચો હતો. તેમાં પ્રવેશ કરીને ભગવાને અદિતિને જોયા અને ઇન્દ્ર સહિત તેમના ચરણોમાં પ્રણામ કર્યા. પછી બંને દિવ્ય કુંડળ એમને આપી દીધા અને નરકાસુરના મૃત્યુના સમાચાર પણ કહ્યા. એ સાંભળીને માતા અદિતિને બહુ પ્રસન્નતા થઈ. તેમણે ભગવાનમાં મન પરોવીને જગદાધાર શ્રી હરિની આ પ્રમાણે સ્તુતિ કરી. અદિતિ બોલ્યા, ભક્તોને અભય આપનારા કમલ નયન પરમેશ્વર, આપને નમસ્કાર છે. આપ સનાતન આત્મા, ભૂતાત્મા, સર્વાત્મા અને ભૂત ભાવન છો. મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોના પ્રેરક છો. ગુણ સ્વરૂપ આપ શ્વેત, દીર્ઘ વગેરે સઘળી કલ્પનાઓથી રહિત છો. જન્મ વગેરે વિકારોથી અળગા છો તથા સ્વપ્ન વગેરે ત્રણેય અવસ્થાઓથી પણ પર છો. આપને નમસ્કાર છે. અચ્યુત. સંધ્યા, રાત્રિ, દિવસ, ભૂમિ, આકાશ, વાયુ, જળ, અગ્નિ, મન, બુદ્ધિ અને અહંકાર બધું આપ જ છો. ઈશ્વર આપ બ્રહ્મા, વિષ્ણુ અને શિવ નામક પોતાની મૂર્તિઓથી જગતની સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારા છો. આપ કર્તાઓના પણ અધિપતિ છો. આ ચરાચર જગત આપની માયાથી વ્યાપ્ત છે. જનાર્દન, અનાત્મ વસ્તુમાં જે બુદ્ધિ, અનાત્મ વસ્તુમાં જે આત્મબુદ્ધિ થાય છે તે આપની માયા છે. તેના દ્વારા જ અહંતા, મમતાનો ભાવ ઉત્પન્ન થાય છે. નાથ, આ સંસારમાં જે કંઈ થાય છે તે બધું આપની માયા, આપની માયાનું જ કામ છે. ભગવાન, જે મનુષ્ય પોતાના ધર્મમાં તત્પર થઈને આપની નિરંતર આરાધના કરે છે તેઓ પોતાની મુક્તિને માટે સઘળી માયાને તરી જાય છે. બ્રહ્મા વગેરે સમસ્ત દેવતા, મનુષ્ય અને પશુ આ બધા શ્રી વિષ્ણુની માયાના વમળમાં પડેલા મોહરૂપી અંધકારથી આવૃત છે. ભગવાન, જેઓ આપની આરાધના કરીને ભોગોને પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેઓ આપની માયા દ્વારા બંધાયેલા છે. મેં પણ પુત્રની કામનાથી અને શત્રુ પક્ષનો નાશ કરવા માટે આપની આરાધના કરી છે, મોક્ષને માટે નહીં. આપની માયાનો જ વિલાસ છે. પુણ્યરહિત મનુષ્ય જો કલ્પવૃક્ષ પાસેથી કોપીન માત્ર લેવાની ઈચ્છા કરે તો આ અપરાધ તેના પોતાના જ પાપ કર્મોનો છે. પોતાની માયાથી સમગ્ર જગતને મોહિત કરનારા અવિનાશી પરમેશ્વર, મારા પર પ્રસન્ન થાઓ. જ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ ભૂતેશ્વર, મારા અજ્ઞાનનો નાશ કરો. આપના હાથોમાં ચક્ર, સારંગ, ધનુષ્ય, ગદા, શંખ શોભી રહ્યા છે. વિષ્ણુ, આપને વારંવાર નમસ્કાર છે. પરમેશ્વર, શંખ, ચક્ર વગેરે સ્થૂળ ચિહ્નોથી સુશોભિત આપના રૂપનું દર્શન કરું છું. આપનું જે પરમ સૂક્ષ્મ સ્વરૂપ છે તેને હું જાણતી નથી. આપ મારા પર પ્રસન્ન થાઓ. દેવ માતા અદિતિ આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ હસીને બોલ્યા, દેવી, આપ અમારા બધાના માતા છો, તેથી આપ જ પ્રસન્ન થઈને અમને વરદાન આપો. અદિતિ બોલ્યા, એવમ અસ્તુ નરશ્રેષ્ઠ, જેવી આપની ઈચ્છા છે હું તે જ કરીશ. આપ મૃત્યુલોકમાં સગળા દેવતાઓ અને અસુરો સામે અજય થશો. ત્યાર પછી સત્યભામાએ ઇન્દ્રાણી સહિત અદિતિને પ્રણામ કર્યા અને કહ્યું, દેવી, આપ મારા પર પ્રસન્ન થાઓ. અદિતિએ કહ્યું, સુભ્રુ, મારી કૃપાથી તમને વૃદ્ધાવસ્થા અને કૃપતાનો સ્પર્શ થશે નહીં, તમારી સઘળી કામનાઓ પૂર્ણ થશે. ત્યાર પછી અદિતિની આજ્ઞાથી દેવરાજ ઇન્દ્રે ભગવાન શ્રીકૃષ્ણનું પૂજન કર્યું. શ્રીકૃષ્ણ પણ સત્યભામાની સાથે દેવતાઓના નંદનન વગેરે બધા ઉદ્યાનોમાં ફરવા લાગ્યા. એક સ્થાને ભગવાને પારિજાતનું વૃક્ષ જોયું, જે પરમ સુગંધિત, શીતળતા અને આનંદ પ્રદાન કરનારું, તામ્રવર્ણના પલ્લવોથી અલંકૃત અને સુવર્ણ જેવું કાંતિમાન હતું. અમૃત માટે સમુદ્ર મંથન થયું ત્યારે આ વૃક્ષ પ્રગટ થયું હતું. તે વૃક્ષ જોઈને સત્યભામાએ ગોવિંદને કહ્યું, નાથ, આ વૃક્ષને આપ દ્વારકા કેમ નથી લઈ જતા? આપ સદા કહો છો કે સત્યભામા મને બહુ પ્રિય છે. જો તમારી આ વાત સાચી હોય તો મારા ઘરની શોભા વધારવા માટે આ વૃક્ષને સાથે લઈ લો. સત્યભામા નામ કહેવાથી ભગવાન શ્રીકૃષ્ણે પારિજાતને ગરુડ પર રાખી લીધું. એ જોઈને તે વનના રક્ષકોએ કહ્યું, ગોવિંદ, દેવરાજની મહારાણી જે સચી છે તેમનો આ પારિજાત પર અધિકાર છે, આપ તેમના આ પ્રિય વૃક્ષને લઈ જશો નહીં. દેવતાઓના અમૃત મંથનના સમયે મહારાણી સચીને વિભૂષિત કરવા માટે જ આ વૃક્ષને પ્રગટ કર્યું હતું. આપ આ વૃક્ષ લઈને કુશળતાપૂર્વક જઈ શકશો નહીં, આપ અજ્ઞાનતાથી જ આ વૃક્ષને લઈ જવાની ઈચ્છા રાખો છો. ભલા આ પારિજાતને લઈને કોણ કુશળતાપૂર્વક જઈ શકે છે? દેવરાજ ઇન્દ્ર આનો બદલો લેવા માટે અવશ્ય આવશે. જ્યારે હાથમાં વજ્ર લઈને આગળ વધશે ત્યારે દેવતાઓ દેવરાજ ઇન્દ્રાનો બદલો લેવા માટે અવશ્ય આવશે. જ્યારે હાથમાં વજ્ર લઈને આગળ વધશે ત્યારે બધા દેવતાઓ પણ એમને સાથ આપશે. માટે બધા દેવતાઓ સાથે વિવાદ કરવાથી આપને શું લાભ? અચ્યુત, જે કાર્યનું પરિણામ કડવું હોય તેને વિદ્વાન પુરુષો પ્રશંસા કરતા નથી. વનરક્ષકો આ પ્રમાણે કહેવાથી સત્યભામાજી અત્યંત ક્રોધ કરીને બોલ્યા, સચી અથવા ઇન્દ્ર, આ પારિજાતને લેનારા છે કોણ? જો આ સમુદ્ર મંથનના સમયે નીકળ્યું હોય તો આના પર સગળા લોકનો સમાન અધિકાર છે. આને એકલા ઇન્દ્ર જ કઈ રીતે લઈ શકે છે? જો પોતાના પતિની ભુજાઓના બળનું વધારે અભિમાન હોવાના કારણે સચી આ વૃક્ષને રોકતા હોય તો તમે સૌ સચી પાસે જઈને તરત મારી આ વાત કહો. સત્યભામા પોતાના પતિ પર ગર્વ કરીને ધૃષ્ટતાપૂર્વક કહે છે કે જો તમે પોતાના પતિને અત્યંત પ્રિય હો તો પારિજાત વૃક્ષને લઈ જતા મારા પતિને એમના દ્વારા રોકો. આ સાંભળીને રક્ષકોએ સચી પાસે જઈને સત્યભામાની કહેલી બધી વાતો કહી. સચીએ પણ પોતાના સ્વામી ઇન્દ્રને યુદ્ધ માટે ઉત્સાહિત કર્યા. ત્યારે ઇન્દ્ર પારિજાતને માટે સગળી દેવસેનાને સાથે લઈને શ્રી હરિ સાથે યુદ્ધ કરવા ઉદ્યત થયા. ત્યારે ઇન્દ્ર વજ્ર લઈને યુદ્ધ માટે ઉભા થયા. ત્યારે બધા દેવતાઓ પણ પરિઘ, ખડગ, ગદા અને ભાલા વગેરે આયુધો લઈને તૈયાર થઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણે જોયું કે ઇન્દ્ર એરાવત પર બેસીને દેવતાઓની સાથે યુદ્ધ માટે ઉપસ્થિત થયા છે. ત્યારે એમણે પાંચજન્ય શંખ વગાડ્યો. એના ધ્વનિથી બધી દિશાઓ ગુંજી ઉઠી. સાથે સાથે એમણે હજારો લાખો બાણોની વૃષ્ટિ શરૂ કરી દીધી. એ બાણોથી સગળી દિશાઓ અને આકાશ આચ્છાદિત થઈ ગયા. આ જોઈને બધા દેવતાઓ પણ અનેક પ્રકારના અસ્ત્ર શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. સમગ્ર જગતના સ્વામી ભગવાન મધુસૂદને દેવતાઓએ છોડેલા એક એક અસ્ત્ર શસ્ત્રના હજારો ટુકડા કરી નાખ્યા. પક્ષીરાજ ગરુડે વરુણના પાસને ખેંચી લીધો અને નાના નાના સર્પોના શરીરની જેમ એના ટુકડે ટુકડા કરી નાખ્યા. ભગવાન દેવકી નંદને યમરાજના ચલાવેલા દંડના પણ ગદા દ્વારા ટુકડા કરીને ભૂમિ પર નાખી દીધા. કુબેરની સિબિકાના તલતલ જેવડા ટુકડા કરીને કાપી નાખી. સૂર્ય અને ચંદ્રમા એમની દ્રષ્ટિ પડતા જ પોતાનું તેજ અને પ્રભાવ ગુમાવી બેઠા. અગ્નિ દેવતાના સેંકડો ટુકડા થઈ ગયા. આઠ વસુઓ ભગવાનના બાણોથી વિંધાઈને આઠે દિશાઓમાં ભાગી ગયા. 11 રુદ્ર પણ ધરાશયી થઈ ગયા. એમના ત્રિશુળનો અગ્રભાગ ચક્રની ધારથી છિન્ન ભિન્ન થઈ ગયા. સાધ્ય, વિશ્વદેવ, મરુદગણ અને ગંધર્વ ભગવાન શ્રી કૃષ્ણના બાણોથી ઘાયલ થઈને સિમળાના રૂની જેમ આકાશમાં ઉડવા લાગ્યા. ગરુડ તો સદા આકાશમાં રહેનારા છે. એમણે પોતાના ચાંચથી, પાંખોથી અને પંજાથી દેવતાઓને, દાનવોને ઘાયલ કરી નાખ્યા. ત્યાર પછી દેવરાજ ઇન્દ્ર અને ભગવાન મધુસૂદન એકબીજા પર હજાર હજાર બાણોની વૃષ્ટિ કરવા લાગ્યા. જાણે બે મેઘ પરસ્પર જળની ધારાઓ વરસાવી રહ્યા હોય. ઈરાવત અને ગરુડ વચ્ચે ભયંકર યુદ્ધ શરૂ થયું. જ્યારે બધા અસ્ત્ર શસ્ત્ર કપાઈને પડી ગયા ત્યારે ઇન્દ્ર વજ્ર અને શ્રીકૃષ્ણએ સુદર્શન હાથમાં લીધું. એ બંનેને વજ્ર અને ચક્ર હાથમાં લઈને એકબીજા પર પ્રહાર કરવા તત્પર જોઈને સંપૂર્ણ ત્રિલોકમાં હાહાકાર મચી ગયો. છેવટે ઇન્દ્ર વજ્ર ચલાવી જ દીધું, પરંતુ ભગવાન શ્રીકૃષ્ણ એને હાથમાં પકડી દીધું. એમણે પોતાનું ચક્ર છોડ્યા વિના દેવરાજના વજ્રને સ્તંભાવી દીધું. વજ્ર વ્યર્થ થઈ ગયું અને ઇન્દ્રના વાહન એરાવત હાથીને ગરુડે ઘાયલ કરી દીધો. તેથી દેવરાજ ઇન્દ્ર રણભૂમિમાંથી ભાગવા લાગ્યા. તે સમયે સત્યભામાએ કહ્યું, ત્રિલોકીનાથ, આપ તો મહારાણી સચીના પતિ છો, આપનું યુદ્ધભૂમિમાંથી ભાગી જવું ઉચિત નથી. પારિજાત પુષ્પોના હારથી સુશોભિત અને પ્રેમપૂર્વક આવેલી સચિને જો આપ પહેલાની જેમ વિજયી થઈને નહીં જુઓ તો આપના માટે આ દેવરાજનું પદ કેવું લાગશે? ઇન્દ્ર હવે વધારે ઉધામા કરવાની જરૂર નથી, આપ સંકોચ ન કરો, આપ એ પારિજાત લઈ જાઓ જેનાથી દેવતાઓની પીડા દૂર થાય. હું તમારા ઘરે ગઈ હતી પરંતુ સચીએ પતિના ગર્ભથી ઉન્મત્ત થઈને મારી સામે આદરથી જોયું પણ નહીં. હું પણ સ્ત્રી જ છું અને મને પણ પોતાના પતિ પર ગર્વ છે, તથા સ્ત્રી હોવાથી મારું ચિત્ત પણ વધારે ગંભીર નથી. તેથી મેં આપની સાથે યુદ્ધ કરવાનો નિશ્ચય કર્યો. આ પારિજાત બીજાનું ધન છે, તેનું અપહરણ કરવાથી મને કોઈ લાભ નથી. સત્યભામાના વચન સાંભળીને દેવરાજ ઇન્દ્ર પાછા આવ્યા અને કહ્યું, સત્યભામાજી, દુઃખને વધારવાથી શું લાભ? જે સમગ્ર જગતની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા છે તે વિશ્વ રૂપધારી પરમેશ્વરની સામે હારી જવાથી હું લજ્જિત થયો નથી. દેવી, જેમનો આદિ અંત અને મધ્ય નથી, જેમનામાં આખું જગત સ્થિત છે, જેમનાથી આ જગતની ઉત્પત્તિ થઈ છે અને જે સર્વભૂતમય પરમેશ્વરથી જ આનો સંહાર થશે, એ સૃષ્ટિ પાલન અને સંહારના કારણભૂત પરમાત્માના હાથે પરાસ્ત થવાથી મારે લજ્જિત શા માટે થવું જોઈએ? જેમની અત્યંત અલ્પ અને સૂક્ષ્મ મૂર્તિને, જે આખા જગતની જનની છે, સર્વ વેદોના જ્ઞાતા હોવા છતાં પણ બીજા મનુષ્યો જાણી શકતા નથી, જે સ્વેચ્છાથી જગતનો ઉપકાર કરે છે, અજન્મા અકર્તા તથા સર્વના આદિભૂત આ સનાતન પરમેશ્વરને જીતવામાં કોણ સમર્થ છે? વ્યાસજી કહે છે, દેવરાજ ઇન્દ્રે આ પ્રમાણે સ્તુતિ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણે ગંભીર ભાવે હસતા હસતા કહ્યું, જગતપતિ, આપ દેવરાજ ઇન્દ્ર છો, અમે મનુષ્ય છીએ. આપે મારા દ્વારા થયેલો અપરાધ ક્ષમા કરવો જોઈએ. આ રહ્યું તમારું પારિજાત વૃક્ષ, આને યોગ્ય સ્થાન પર લઈ જાઓ. ઇન્દ્ર, મેં તો માત્ર સત્યભામાની વાત રાખવા માટે જ આને લીધું હતું. તમે મારા પર જે વજ્ર ચલાવ્યું હતું એ પણ લઈ લો. આ શત્રુ સંહારક અસ્ત્ર આપનું જ છે. ઇન્દ્ર બોલ્યા, પ્રભુ, હું મનુષ્ય છું એમ કહીને આપ મને કેમ મોહિત કરી રહ્યા છો? ભગવાન, અમે તો આપના સગુણ સ્વરૂપને જ જાણીએ છીએ, આપના સૂક્ષ્મ સ્વરૂપનું જ્ઞાન અમને નથી. જગન્નાથ, આપ જે કોઈ પણ હો, હાલ જગતની રક્ષામાં તત્પર છો. અસુર સુદન, આપ સંસારનું કંટક દૂર કરી રહ્યા છો. શ્રી કૃષ્ણ, આ પારિજાત આપ દ્વારકાપુરીમાં લઈ જાઓ. જ્યારે આપ આ મૃત્યુલોકનો ત્યાગ કરશો ત્યારે પૃથ્વી પર રહેશે નહીં. બહુ સારું કહીને ભગવાન શ્રી હરિ પૃથ્વી લોકમાં ચાલ્યા આવ્યા. તે સમયે સિદ્ધ ગંધર્વ તથા ઋષિ મહર્ષિ એમની સ્તુતિ કરી રહ્યા હતા. ઉત્તમ પારિજાત વૃક્ષ લઈને શ્રી કૃષ્ણ દ્વારકાપુરીમાં આવી પહોંચ્યા. એમણે શંખનાદ કરીને દ્વારકાવાસીઓના હૃદયમાં હર્ષ ભરી દીધો. પછી સત્યભામાની સાથે તેમના પ્રસાદમાં જઈને તે પારિજાત વૃક્ષ એમના આંગણામાં રોપ્યું. વૃક્ષની નીચે જતા બધા લોકો ને એમના પૂર્વજન્મની વાતો યાદ આવી જતી હતી. એના ફૂલોની સુગંધથી 12 કોશ સુધીની ભૂમિ સુવાસિત રહેતી હતી. બધા યાદવોએ તે વૃક્ષની પાસે જઈને જ્યારે પોતાનું મુખ જોયું ત્યારે પોતાને દેવતા તુલ્ય સમજ્યા. અધ્યાય 81 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.